તમે જોશો તો તમને પાસે ભગવાન પણ નાનકડો જળ છે એવો કે જે તમારા ભાવનો આલંબન બની શકતો હોય, જે તમારા રથ ઉપર આવીને બેસી શકતો હોય, તમારા રથને હાંકી શકતો હોય, જે તમારો સારથી થઈ શકતો હોય એવો એક ભગવાન પણ એમાં જ છે. એ કઈ મિથ્યા નથી, એ કઈ કલ્પિત નથી. એ ત્રણેય ને એ એક રૂપને સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વાભિવદન યેદાસ્તે, તે ન્યાયથી એક જ તત્વ નિરાકાર સર્વાકાર અને ભાવાકાર ત્રણેય રૂપે થાય છે. તેથી મહાપ્રભુજી કહે છે બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઇતિ શબ્દતે. નિરાકાર રૂપે એ બ્રહ્મ છે, સર્વાકાર રૂપે એ પરમાત્માનો એનો પાસો છે, અને ભાવાકાર રૂપે કૃષ્ણ ભગવાન સારથી બનીને અર્જુનના રથ ઉપર બિરાજ્યા છે. એટલે જે વખતે ભગવાન વાત કરે છે એ વખતે સાવધાનીથી જોજો કે ભગવાન કયા પોતાના પાસાની વાત કરી રહ્યા છે. અહીંયા ભગવાન આજ્ઞા કરે છે, માયા કતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની નચાહંતે સ્વવસ્થિત નચ મત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ ભૂતભૃન નચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવન યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ઇત્યુપધારય. એટલે શું કે માયા કતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. અવ્યક્ત મૂર્તિ ભગવાન શબ્દ વાપરે છે, જો અમૂર્તિ નથી વાપરતા. અમૂર્તિ અને અવ્યક્ત મૂર્તિમાં ઘણો ફરક થઈ ગયો. ભગવાને જે જગતનો વિસ્તાર કર્યો છે એ અમૂર્તતાથી નથી કર્યો, સર્વાકારતાથી કર્યો છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વાભિવદન યદાસ્તે. એટલે પોતે અવ્યક્ત મૂર્તિ રહીને જેમ સોનું પાછળ રહી જાય અને ઘાટ ઘડાઈ જાય, કોઈ ઠેકાણે એરિંગ થઈ જાય, કોઈ ઠેકાણે રિંગ થઈ જાય, કોઈ ઠેકાણે જોનારને જેને રિંગનો આગ્રહ છે એને સોનાનો જ નહીં દેખાય, એને રિંગ દેખાશે. તમારે રિંગ જોઈએ બસ, જેને એરિંગ જોઈએ તેને એરિંગ જોઈએ, જેને બંગડી જોઈએ એને બંગડી જોઈએ, એને સોનો નથી દેખાતું. પણ જેને તત્વ દ્રષ્ટિ છે એને રિંગ બંગડી હોય કે એરિંગ હોય બધામાં સોનું દેખાશે. ચોર જેને સોના ચોરવું હોય એટલા માટે તમારી બંગડીને છોડીને નહીં જશે કે ના ના તો બંગડી છે. અરે બંગડી છે તો શું છે, એ તો સોના નહીં તો ચોરી જ જશે. એમ જે તત્વદર્શી છે એ તો કોઈ પણ રૂપમાં બ્રહ્મ હોય એ બ્રહ્મને ચોરીને આનંદથી બેસશે, આમાં છે તો તું જ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. એમને કહ્યું કે અખિલ બ્રહ્માંડમાં જેટલા નામ રૂપ છે તે બધા નામ રૂપને ધારણ કરનારો એક સર્વાકાર પરમાત્મા ઈશ્વર સર્વભૂતા નામ દેશે જ નતિષ્ઠતી બ્રાહ્મણ સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ. ભગવાન કહે છે જીવો, એમ નથી કહેતા મારી શરણમાં, તમેવ શરણમ ગચ્છ. એ કયો કહે છે? પરમાત્માનો. પરમાત્માને ઉદ્દેશીને ભગવાન કહે છે તમે અવસરણ ગચ્છ. પાછું કે છે ના અર્જુનને સમજ ના આવી ત્યારે કહે છે અચ્છા સર્વધર્માન પરિચય જે મામ એકમ શરણમ રજ. ત્યાં કોનો રેફરન્સ છે પાછો? પરમાત્માનો નહીં, ભાવાકાર કૃષ્ણ જે સારથી બનીને બેઠો છે તેના રેફરન્સમાં ભગવાન કહી રહ્યા છે મામ એકમ શરણમ બ્રજ. ત્યાં અવ્યક્તને નથી કહેતા, કેમ કે અવ્યક્તનો ખુલાસો પહેલા જ ભગવાને આપી દીધો છે. ક્લેશો થી કતરસ તેશામ અવ્યક્તા કષ્ટ ચેતસામ અવ્યક્તા હિ ગતિ દુઃખમ દેહવત દેહવાપ્યતે. તું એ દેહધારી છે, હું એ રૂપ ધારણ કરીને પ્રકટ થયો છું, તું દેહધારી મારા અરૂપને પકડવા જશે કેવી રીતે પકડી શકશે? પકડવા જશે પકડી શકશે નહીં, કઈક ને કઈક ઘોટાળો કરશે. અહમ બ્રહ્માસ્મિ જપવા જશે તો ભાર બ્રહ્મ ઉપર નહીં આવે, અહમ ઉપર આવી જશે, વાત ત્યાં ની ત્યાં જ રહેશે, સોલ્યુશન આવશે નહીં મેટર નું પ્રોબ્લેમ નું. એટલે એના કરતા સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહંતા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુજ. ત્યાં રેફરન્સ પાછો કૃષ્ણના ભાવાકાર રૂપનો છે, અવ્યક્તનો નથી. પણ ભગવાન એથી કઈ એવું નહીં સમજતા. કેટલાક લોકો એવું સમજે છે આપણા પુષ્ટિ માર્ગમાં કે ભગવાન ભાવાકાર છે, તેથી કેમ કે ગોપાલદાસજી કહ્યું નિર્ગુણ નો નિર્દેશક પટો રસના શિપેરે કહીએ રૂપ રંગ એક પદાર્થ એકો ત્યાં લઈએ તે થકી પુરુષોત્તમ અળગા. અરે અળગા પણ કેટલા અળગા, કદી એનો વિચાર કર્યો? અળગા એટલે એટલા અળગા નહીં કે એક કમ્પાર્ટમેન્ટમાં કૃષ્ણ બેઠા છે, બીજા કમ્પાર્ટમેન્ટમાં અક્ષર બ્રહ્મ બેઠો છે, ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં પરમાત્મા બેઠો છે, એટલા અળગા નહીં. એક જ વ્યક્તિ એક જ તત્વ ના ત્રણેય પાસાઓ છે, જેમ એક જ સૂર્ય ના ત્રણેય પાસા છે કે સૂર્યપિંડ રૂપે પણ છે, ગોલ સાકાર છે, પ્રકાશ રૂપે એ આતપ રૂપે પણ છે અને હજી સુધી દેખાય છે, અવ્યક્ત અક્ષર રૂપે પણ છે. ત્રણેય રૂપ એક જ સૂર્ય ના છે, એ કઈ ત્રણ જુદી જુદી તત્વો જુદા જુદા નથી. તેથી શ્રી મહાપ્રભુજી નિબંધમાં આનો ખુલાસો આપે છે કે અક્ષર બ્રહ્મ પૃથક નથી, આ પૃથક તયા સ્થિત છે, એને પૃથક કરી શકાતો નથી. અક્ષરને કૃષ્ણથી નોખા કરીને જોઈ શકાતો નથી, નોખું જાણી શકાય છે, નોખા કરીને જોઈ શકાતો નથી. જેમ તમે બંગડીને સોનાથી નોખી કરી શકો છો? ન થઈ શકે. સોનાથી નોખી બંગડી કેમ થાય? યા તો સોનું રહેશે યા બંગડી રહેશે, નોખી નહીં થાય. પણ સમજવી હોય, જાણવી હોય તો જાણી શકો છો કે સોના એ તત્વ છે, બંગડી તેનું એક રૂપ છે, એરિંગ એક રૂપ છે, એનું નામ છે, અને તત્વ તેનું સુવર્ણ છે. તેવી રીતે અક્ષર એ કૃષ્ણનું એક રૂપ છે, નિરાકાર રૂપ. કેમ તો ઉપનિષદમાં સમજાવ્યું છે, દેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તંચ ઇવ અમૂર્તંચ મર્ત્યંચ અમૃતંચ સ્થિતંચ યચ્ચ સચ્ચ ત્યચ્ચ. એટલે બધા રૂપ વ્યક્ત અવ્યક્ત અમૂર્ત મૂર્ત મર્ત્ય અમૃત તૂટસ્થ ચલ અચલ બધા રૂપને ધારણ કરનાર તે તત્વ એક છે. તે તત્વ એક છે, તે પૈકી પરમાત્મ રૂપે એ જગતનો કારણ થાય છે તે અહીંયા સમજાવી રહ્યા છે. અવ્યક્તની અહીંયા વાત નથી કરતા, પરમાત્મા એટલે જે વિરાટ રૂપ, કેમ કે આ ભક્તિનો પ્રકરણ છે. સમજવાની વાત એવી છે કે અક્ષર બ્રહ્મ થકી પણ સમજાવી શકાવી હોત આ વાતને, પણ અક્ષર બ્રહ્મ થકી જો સમજાવ્યું હોય તો સામે શ્રોતા જ્ઞાની હોવો જોઈએ. કેમ કે જ્ઞાનની ઉપાસનામાં વિરક્તિનો મુખ્ય ભાવ છે. વિરક્તિનો મુખ્ય ભાવ હોવાથી જ્ઞાની એમ કે છે કે ભગવાન જે આ લીલા ચાલી રહી છે તેમાં હું હવે થાક્યો, હવે મારે આ બધું મેકઅપ ઉતારવું છે. મેકઅપ ઉતારવું છે તો ભગવાન કે છે, ત્યારે હું એ મારું મેકઅપ ઉતારું. અક્ષર પરમાત્મા તરીકે નહીં જોઈ શકે, પછી તું મને કૃષ્ણ તરીકે નહીં જોઈ શકે. જોવા જશે તો તારી ભક્તિ સાચી નહીં રહે, જિજ્ઞાસુની ભક્તિ હશે, જ્ઞાનીની ભક્તિ નહીં રહે. કેમ કે તું ભક્તિ ભક્તિના માટે કરતો નહીં રહે, તું ભક્તિ જ્ઞાન મેળવવા માટે અને તે જ્ઞાન મુક્તિ મેળવવા માટે કરી રહ્યો છે. એટલે જિજ્ઞાસુની તારી ગૌણ ભક્તિ થઈ જશે, જિજ્ઞાસુની ભક્તિ મુખ્ય ભક્તિ નથી. એટલે ભગવાન કહે છે કે તું ઉતારતો હોય બધા મેકઅપ તો લે હું એ મેકઅપ ઉતારું છું, અને તું બી જેમ કે છે તું અર્જાય તો અપનાવી જઈ તો હશે, તું નહીં અપનાવી ઓર નહીં હશે, તું બધો રૂપ ઉતાર, ચાલ હું એ બધો રૂપ ઉતારું. ન તસ્ય કાર્યં કરણં ચ વિદ્યતે, ને ત્યાં કહે છે કે નિષેધ શેષો જયતા દર્શે છે, બધા જ નિષેધ થી તેનું રૂપ સમજમાં આવે. અક્ષર નો નિર્ગુણ નો નિર્દેશ અટપટો રત્ના શી પહેરે કહીએ, કહેવા જશો તો એ ગડબડી જશે. એટલે ભગવાને જ્યાં એકત્વનું વર્ણન કર્યું ત્યાં બધું સ્ટોપ કરી દીધું, ખતમ, આગળ વાત નહીં ચાલે, ત્યાં છો ત્યાં જ સ્તબ્ધ થઈ જાઓ. તેથી જ્ઞાનમાં શાંત રહે, કોઈ જાતનો એમાં ચંચલતા ન હોવી જોઈએ, શાંત સ્થિરતા નિર્વેદ આવી જવો જોઈએ. નિર્વેદ આવ્યા પછી જ્ઞાની સમજી શકશે કે પરમાત્માનો નિરાકાર રૂપ કેવો છે. પણ જે જ્ઞાની જ્ઞાન, કાલે મેં આપને સમજાવ્યું કે જ્ઞાની અને જ્ઞાન યોગી તેમજ કર્મી અને કર્મયોગી અને ભક્ત અને ભક્તિ યોગી નો જે અંતર મેં આપને કાલે સમજાવ્યો તેને ધ્યાનમાં લેશો, ખ્યાલ આવશે કે એ અક્ષર નો ઉપાસક હોય તેનાથી એ જ્ઞાની પણ હોઈ શકે છે અને અક્ષરની ઉપાસનામાં એ જ્ઞાન યોગી પણ હોઈ શકે છે. બંને સંભાવના છે. એવું નથી કે અક્ષરનો ઉપાસક છે તેથી જ્ઞાની જ હશે, અક્ષરનો ઉપાસક જ્ઞાન યોગી પણ હોઈ શકે. અંતર કેટલું છે કે અસૂયા ન કરવી જોઈએ. ઇદંત તે ગુહ્યતમ પ્રવક્ષા અનુસૂય હવે રાજ વિદ્યા રાજ ગુહ્યમ પવિત્ર મુજબ ઉત્તમમ. કૃષ્ણ જે તમારો રથ હાંકવા બેઠો છે તેની સાથે અસૂયા કરી તો તમે જ્ઞાની છો, જ્ઞાન યોગી નથી. કૃષ્ણ જે તમારો સર્વાકાર છે તેની સાથે તમે અસૂયા કરી, કેમ કે તમે તમારું આકાર ઉતારી શકતા નથી. બધા જ્ઞાનના સતત પ્રયાસો દ્વારા તમારી અહંતાનો તમે બદલી શકતા નથી, અહંતાના કેવલ ઓબ્જેક્ટ બદલી રહ્યા છો. તેથી તમે એમ કહો કે પરમાત્મામાં કોઈ આકાર નથી, પરમાત્મા નિરાકાર છે, તો તમે જ્ઞાની છો, જ્ઞાન યોગી નથી. પણ જો તમે એ વાત સ્વીકારો કે ના, પરમાત્મા નિરાકાર પણ છે અને સર્વાકાર પણ છે, તો પછી તમે જ્ઞાની નથી, ભલે અક્ષરના ઉપાસક હો. તેથી કઈ ફરક નથી પડતો, એ અક્ષરના ઉપાસનાથી મુક્તિ મળશે, મળશે ને મળશે, એ ગીતાનો સિદ્ધાંત છે. કેવળ અંતર એટલું છે, ક્લેશો થી ક્લેશા તેથી માફ. ત્યાં આગળ જઈને બતાવશે ભગવાન, જુઓ તમે કે સંયમ્ય યેત્વ અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યં ચ ઉતસ્થમ અચલં ધ્રુવમ સંયમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ. એ મને જ પ્રાપ્ત થાય છે, અક્ષર કોઈ મારાથી નોખો નથી, કેમ કે હું અક્ષરમાં કલ્પિત નથી અને અક્ષર મારામાં કલ્પિત નથી. નિર્ગુણનો નિર્દેશ ખાલી અટપટો છે, નિર્ગુણ અટપટો નથી. નિર્ગુણ તો એ નટવર છે, એ નિર્ગુણ નટવર પણ છે. એની અટપટોપણું એમાં જ રહેલું છે કે નિર્ગુણ પણ છે, સગુણ પણ છે, નિરાકાર પણ છે, સાકાર પણ છે, જે કઈ છે તે બ્રહ્મ છે. એ વાતને સમજશો તો ગીતા સમજમાં આવશે. અને અહીંયા માયા પતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મસ્થાની સર્વભૂતાની નચાહન તે સ્વસ્થિત. એમાં તેથી ભગવાનને કેમ કે ભક્તિ યોગનો સિદ્ધાંત સમજાવવો છે, તેથી અક્ષર સમજાવવા જશે તો પેલું ડાયગ્રેશન જ્ઞાન માર્ગ ઉપર આવશે. એટલે અક્ષરને લઈને નથી સમજાવતા, અમૂર્તિના નથી કહેતા, અવ્યક્ત મૂર્તિના કહે છે. એટલે પરમાત્મા અવ્યક્ત મૂર્તિ છે, પરમાત્મા અવ્યક્ત મૂર્તિ છે, અમૂર્તિ નથી. કેમ કે સર્વાકાર અંતે જેટલા આકાર દેખાઈ રહ્યા છે તે ધારણ કરનાર કોણ છે? અને તે અવ્યક્ત મૂર્તિએ પોતાની મૂર્તિ વ્યક્ત કરીને દેખાડી દીધી. જ્યારે અર્જુનને શંકા થઈ કે તમે કહી રહ્યા છો કે બધી મૂર્તિને ધારણ કરનારા તમે છો, જરા દેખાડો તો થઈ, નહીં તો જો તમે જુઓ તો લે, ત્યારે જે કેમ કે તે વિરાટ કોઈ પણ એક રૂપમાં સમાઈ શકતો નથી. નંદદાસ ચાતક થી ચોંચ ફૂટ સમઘન કે છે સમાય, એમ કે છે કે ચાતક ની ચોંચ ફૂટમાં ચંચુકૂટમાં આંખ બધો ઘન સમાવી શકતો નથી. એટલે કોઈ પણ નામ રૂપની એટલી સામર્થ્ય નથી કે તે વિરાટ એમાં સમાવી શકે. તેથી કે છે મસ્થાની સર્વભૂતાની નચાહંતે સ્વસ્થિત. દરેક ભૂત દરેક વસ્તુ મારામાં સ્થિત છે, હું તેનામાં સ્થિત નથી. કયા રૂપે? સમજો, વિરાટ રૂપે. અક્ષર રૂપે પાછું સ્થિત છે, કેમ કે અક્ષર તો દરેક ઠેકાણે સ્થિત છે. અવ્યક્ત હોવાથી એને વાંધો આવતો નથી, જે વ્યક્ત હોય તેને પેશવામાં વાંધો આવે. દાખલા તરીકે આ બારણો ઉગાડ્યો ન હોય, કાચના બારી લાગેલી હોય બારણા ઉપર, અને બધી બારી લાગેલી હોય પણ પ્રકાશ પેશી જાય કે નહીં? અંદર ખિસકોલી પરમ દિવસે પેશી ગઈ, તે પેશી શકે? ન પેશી શકે. કેમ? એ વ્યક્ત મૂર્તિ છે. તેથી પણ જે પ્રકાશ છે તે પેશી જાય, બારણું બંધ હોય તો પણ. કેમ પેશી જાય? કેમ કે અવ્યક્ત છે. એની મૂર્તિતા છે પણ અવ્યક્ત મૂર્તિ છે. એટલે બહારનું બંધ હોય કાચનું તો પેશી જાય, જેટલું એને સોર્સ મળે તેમાં જ પેશી જાય. અને હવે તો એમ પણ કે છે કે સર્ટન રેસ તો એવી છે કે આ ભીંતમાંથી પણ પેશી જાય. તમારે એક્સપેરિમેન્ટ કરીને જોવું હોય તો આ ભીંત પણ એને આડે ના આવે એવી રેસ હોઈ શકે છે. તો એ અવ્યક્ત મૂર્તિ પેશી શકે. એટલે અક્ષર રૂપે પરમાત્મા દરેક વસ્તુમાં પેશી રહ્યો છે, પણ વિરાટ રૂપે એટલો વિરાટ કોઈ એક નામ રૂપમાં પેશી શકતો નથી. તેથી ભગવાન બંને વાત કરે છે, મત્થાની સર્વભૂતાની નચાહંતે સ્વસ્થિત નચમત્થાની ભૂતાની પશ્ચિમે યોગમેશ્વરમ. જયારે ભગવાન કહે છે નચમત્થાની ભૂતાની, ત્યારે કયા રૂપની વાત કરી રહ્યા છે? જે આગળ રથની સામે બેઠો છે. તો મારા મજો કશું દેખાય છે તમને? મારા એક પીએચડી ના ગાઈડ હતા, કે તે સ્વિટરલેન્ડ ગયા અને મહેશ યોગીજી એમની પાસેથી બધી પુસ્તકો મંગાવતા હતા. તે મહેશ યોગીજીએ એમના મારા ગાઈડને કહ્યું, નામ દેવાથી તો ફાયદો નથી, કે તો ગવર્મેન્ટ એક્યુઝિસ મી ઓફ એમાસિંગ વેલ્થ. પ્રોફેસર, સી આઈ હેવ નો પોકેટ, વેર કેન આઈ અમાસ વેલ્થ? કપડો દેખાડી દીધો, કપડામાં તો ક્યાંય પોકેટ હતી જ નહીં. મારા પ્રોફેસર કહેતા હતા કે આગળ સોનાના ભાવ ઘટ્યા હતા, જેમાં બધા એટલે એ કહેતા હતા કે વેર કેન આઈ અમાસ વેલ્થ, અને પેલા સોનાના ભાવ ને જોતા હતા પ્રોફેસર મારા, સોનાના ભાવ ચૂકે છે. એટલે બંને વાત સાચી, વ્યક્તિ છે એ કશું ધારણ નથી કરતો સુવર્ણ, અને બધું સુવર્ણ ભરેલું જ છે ત્યાં. એવી રીતે ભગવાન પણ કે છે કે નચમત્થાની ભૂતાની, અને મધુમરામાં સ્થિત છે. સારથી રૂપે દેખાડી દે છે. બોલ, ક્યાં દેખાય છે તને? કયા માં જગત? સારથી રૂપે બેઠેલા કૃષ્ણમાં એક જગત નથી દેખાતો, કેવલ અર્જુન નો ભાવ અર્જુન ને દેખાઈ રહ્યો છે કે તું મારો રથ આપનારો છે. પણ તને દીર્ઘ દ્રષ્ટિ જોઈતી હોય તો લે, ત્યારે દદામી તે ચક્યું. બધું જ દેખા છે તને આમાં, એવું દેખા છે કે તું જોઈ પણ નહીં શકે, મત્તાની ભૂતાની અને મત્તાની દરેક વાતનું સમન્વય થઈ શકે છે. બ્રહ્મ કેમ કે કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે, એ કન્સેપ્ટ ને આપણે સમજશું તો આપણને જ્ઞાન થશે. એ કન્સેપ્ટ ને નહીં સમજીએ તો ગીતાના અર્થના કરવામાં ક્યાંક ને ક્યાંય ગડબડાવશું. એ ત્રણ રૂપ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ગીતાના ઉપર.